મંદિર બજાને કા ક્યાં જરૂરત એટલે અમારે પ્રશ્ન હોય શુદ્ધ નહીં શુદ્ધ કેતા નહીં ચલેગા શંકર બોલ્યા કે અજ્ઞાન છે આત્મા શુદ્ધ અશુદ્ધ હૈ જ્ઞાન છે શુદ્ધ હૈ જ્યાં તક જ્ઞાન છે ત્યાં તક આત્મા શુદ્ધ હા નિશ્ચય ઓર વ્યવહાર દોનો બાત નિશ્ચય ઓર વ્યવહાર નિશ્ચય ઓર વ્યવહાર હા દોનો એટલે વ્યવહાર ભી ઉપાય થી આત્મા અજ્ઞાન ભી હૈ નિશ્ચય થી જ્ઞાન ભી હૈ અને એટલે હોના જોઈએ વ્યૂ પોઈન્ટ થી નહી નહી વાત હોના વાત નહી વાત કોઈ જુગે નહીં હૈ જ્યાદા કઠિનાઈ એકાંગી દ્રષ્ટિકોણ થી હુઈ જ્યાદા કઠિનાઈ એકાંગી દ્રષ્ટિકોણ થી હુઈ એકાંગી દ્રષ્ટિકોણ થી યા બધી વધારે કઠિનાઈ થઈ છે એકાંતિક હા હા એકાંતિક એસા દિગંબરી ભી એકાંતિક પકડ લેતા હૈ એસા હુઆ કે 1500 વર્ષો કે દાર્શનિક ગ્રંથો કો જબ દેખતે હૈ યે નહીં લગતા કે દર્શન કે ગ્રંથ હૈ કેવલ આગ્રહ કે ગ્રંથ લગતે બહુત એસા હુઆ ક્યોંકિ ઇસ કાલ મેં સાધના તો છૂટ ગઈ થોડા બૌદ્ધિક તર્ક ચલા ઇસલિયે તર્ક શાસ્ત્ર બન ગયે દર્શન કે શાસ્ત્ર નહીં ભગવાન નિરાગ્રહી થા ઓર કભી આગ્રહ કે ભગવાન નિરાગ્રહી થા જબ તક શાદવાદ કી બાત સમજ મે નહીં આતી તબ તક સત્ય તક પહોંચના બડા કઠિન કામ બહુ મુશ્કેલ આજકલ તો એસા હો ગયા કે વિજ્ઞાન કે ઝગડા નહીં હોતા ઓર સબકે ઝગડા હોતા કેવળ અનેકાંત કી દ્રષ્ટિ સે સાધના કરને વાલે કો ઝગડા નહીં હોતા હૈ બાકી સબ હોતા હૈ અચ્છા યે સબ આપકો મિલી ક્યા મુઝે મેરે સાથ હમ સમજ રહે બાપરી સાહેબ ની સાથે છે ગાડીઓ લેકે આયા હતા ખાલી દિવાળી પર દર્શન કરવા કે લીએ ગયા હમ તો ના બોલ દિયા તમારી તો નહીં આ જુદા માર્ગ ક્યુ નિકાલે છે? હા, તો એ શ્રીમદ રાજચંદ્ર કા ઇસીલિયે મેને આપસે પૂછા કભી શ્રીમદ રાજચંદ્ર કા પર પ્રભાવ રહા સારા તો અલગ સે લગતા નહીં હોતો. એટલા માટે મને એવું લાગ્યું કે શ્રીમદ રાજચંદ્ર નો તમારા ઉપર કઈક પ્રભાવ રહેલો છે, જુદું ના લાગ્યું. બિલકુલ જ્ઞાની છે, આત્મિક જ્ઞાની. પ્રભાવ તો અત્યારે પ્રભાવ તો આત્મિક જ્ઞાની. જ્ઞાની મેરા ગુરુ નહીં કોઈ. ઠીક હૈ, ગુરુ તો હમ કિસકો માનતા હૈ? જબ પ્રગટ હોના છે નિશ્ચય મેં ગુરુ અપની આત્મા હી હોતી હૈ. નહીં, વો નિશ્ચય કી બાત હૈ, મતલબ વ્યવહાર મેં પ્રગટ ગુરુ ચાહીએ. આપ જો હૈ તો જાણતા હું, નહીં તો ફિર મેરી માનને કે ફોટા લેને કે ક્યાં ફાયદા? ઠીક હૈ, જો ઉપસ્થિત નહીં હૈ તો ફિર ફોટા તો માવી કા હૈ ને સબ. હા, જાને કા હૈ ને આપકો બાત પહોંચાઈ, યાદ થી ભાવ પહોંચ ગયો. મેરે એક બાત પહોંચાઈ કે ભાઈ હમસે મિલે હૈ દાદા ભાઈ, ઓર ઉનસે બાત કરને પર યે લગા કે જો અપના ચલ રહા ઉસે મુજે અલગ નહીં લગા. જય આદે થી તો મેરે પહોંચાઈ બોલે આપણે વિજય રામશ્રી ને પૂછ્યું. હા, મોટા જોશીએ કહ્યું છે કે આ 28 થી માંડીને 84 માર્ચ 22 સુધીમાં અમારે જવાનું છે, અને ન જાઉં તો મારો મોક્ષ છે. ત્યારે મેં કહ્યું કે હું મોક્ષ શામાં જોનાર હોઉં, એટલે હું જાણું છું હું જાણું છું કે દુઃખ તો આવ્યા છે, પણ મારું એ ખાયકું છે કે અજાના દ્વાર ગયા સુધી કરજની મૃત્યુ ને કરે. અજાના દરવાજા ઉગડી ગયા અને તેને કોને જોયું? મૃત્યુ ને જોયું. એ મૃત્યુ કેવી રીતે ઉભેલું છે? એના હાથમાં કરગી છે. એ કરગી કોને માટે છે? મારે માટે છે. મારું સ્વાગત કરવા તે આવ્યું છે. તેમ એના દૂતો આવીને બેઠા છે. અમારો ઇસકો સરસ છે, લાલ ઇસકો છે, મને સરસ ખાતો પારો છે. એમને મેં કહ્યું તમે બેસો જ આગળ અને હું 3 ટકા આવવાની તૈયારી કરું. જાય છે 84 ની 22 માર્ચ સુધી, એટલે 88 માર્ચ જાન્યુઆરી ની 28 થી, એટલે કે દિવસ શરૂ થઈ ગયો છે. એમને કોઈ જોશી એ કહ્યું હશે કે આ 1984 ના 22 માર્ચ અને આ 83 ની 28 જાન્યુઆરી થી એમનો છે તો જવાનો ટાઈમ છે, એટલે એ પીરિયડ માં જવાનું છે, અને એ જો નહીં થાય તો પછી એમને મોક્ષ મળી જાય એવું છે. તો કે મેં એમ કહ્યું મૃત્યુ ને, અને કાવ્ય પણ સરસ લખ્યું છે એના ઉપર. આમ તો 9/6/83 જીએન વિદ્યાલય ના પ્રાર્થના મંદિર ના અમદાવાદ સાંજે રૌદ્રધ્યાન ના થાય એવું મારે પછી મસ્તી માં રહેવું છે. બંને સાહેબ મસ્તી માં બંને મસ્તી આવે તો મુખ માં આવી જાય. પડ્યો નથી, ફેર પાડવાનો છે, સારા માર્ગે જવું છે. થોડી થાય એ તો એનાથી કાઢી છે. એની મેરેજ ચાલે છે, એની મેરેજ ચાલે છે. બધું જગત ની અંદર નથી કોઈ, તમારો પોતાના જ કર્મો અમે પોતે જ મારા પોતાના જ કર્મો અમે પોતે જ પોતાના જ કર્મો અમે પોતે જ ચલાવીએ. કર્મોથી જ ચાલે છે બધું, કર્મોથી જ ચાલે છે બધું. કર્મોથી ચાલે, અમે તો નામના છીએ. કર્મોથી ચાલે છે, અમે તો નામના છીએ. અપમાન તો પેલા પૂર્વ ના સંસ્કારો હોય તો થાય. અપમાન તો આપણા પૂર્વ ના સંસ્કારો હોય એટલે થાય. બરોબર છે, સ્થિતિ તો પહોંચવું છે. એ સ્થિતિ એ પહોંચવું છે, એ સ્થિતિ એ પહોંચવું છે. એની મેરે આવી ગયો. અહંકાર ના થવો જોઈએ, થવો ના જોઈએ, અહંકાર થવો ના જોઈએ. વિધાઉટ માય માં જવું છે. અત્યારે તો વિથ માય માં છું, પણ વિધાઉટ માય માં જવું છે. ભારતીય વસ્તુ ને માય કરી પોતાનું ભૂલી ગયા અને પદ રમતા આખો દાડો થોડી અનુભવ થોડું આવે છે અનુભવમાં થોડી ઘણી અનુભવમાં આવે છે મારો શું ગુનો છે મને બતાય તો હું ગુનો કાઢી નાખું શું કરું માનવ ધર્મ એવો છે કે કોઈને કિંચિત માત્ર દુઃખ ના થાય આપણાથી, ભોગનાથી આપણને દુઃખ થાય, એ એનો સાત્વી ધર્મ છે. જે આપણે સામે એના બદલે સાત્વી ધર્મ ન કરી શકીએ. સાત્વી ધર્મ સાત્વી નહીં કરવું એ માનવ ધર્મ. માનવ ધર્મ કોઈ માણસ આપણને બહાર પડે અને પછી આપણે એને ગાર મારીએ, કોઈ માણસ આપણને માર મારે અને આપણે એને માર મારીએ, પછી પાછું થઈ ગયા પછી માનવ ધર્મ રહે જ ક્યાં. માનવ ધર્મ આ રીતે પાડવામાં અને જે પોતાની ફરજ, સામાજિક ફરજ, નોકરી કરતા હોય એની અંદર જે બધી માનવ ધર્મ પાડવો છે, ધર્મ પાડતા હોઈએ પણ એને નોકરી કરતા હોય, ધંધા કરતા હોય, ત્યાં જુનિયર્સ પાસે કે જુનિયર્સ પાસે કે ગમે એની પાસે એને છે તો દુઃખ થાય, એવું ઊભું થાય છે. જયારે પોતાની ફરજ ચૂકે ત્યારે એવું બધું થાય છે. તો કે આ વિરોધાભાસ ઉત્પન્ન થતો હોય એવું લાગે છે. પછી આપણે એની પાસે માફી માંગી રહી છે, ભૂલ ભૂલ સ્વીકાર કરી દેવો. છોકરો હોય કે ઓફિસ માં હોય કે ગમે તે હોય, અને આપણે સાચી સલાહ આપતા હોઈએ ત્યારે એને એ પોતાની ફરજ ચૂકતા હોય, એ ઘડી આપણે એને સાચી સલાહ આપીએ. હવે એનાથી પેલા ને દૂર તો થાય, એ ઘડી વિરોધાભાસ બીજો કોઈ છે કે નરસંધા કાપના છે એ પોતે કે છે હું ખોવાઈ ગયો છું, હું મને જાણતો નથી. પછી બીજો પ્રશ્ન, આપણે આપણને મરી શકીએ ખરા, આપણે આપણને મરી શકીએ ખરા, ક્યાં, ક્યારે અને કેવી રીતે, આ બીજો પ્રશ્ન. ઘણા સંતોની માયા મને પરણી રહેતી છે. માયા માયા માયા દેવી એના કારણ પણ નથી, હું રૂકી રૂકી થઈ ગયો. એની સાથે આપવાની શકતો નથી. તમારી ચીજોમાં ધારો નોંધાવી શકો જરૂર, મારા કુંડા આવા કપાઈ જાય જરૂર નહીં. આનંદ મળે ને ના આત્મશક્તિ બદલવાનું કહે છે ને? લાયકાત હોય એટલે તમે મને ભેગા થયા તો એ લાયકાત પૂરી નથી, ભેગા થયા એની લાયકાત નથી. ભેગા થયા મારી લાયકાત છે, મહાશક્તિ ની ઉપાસના કરી છે તમે સંસારમાં રહી દેવી કવચ, દેવી કવચ, દેવી કવચ મને રોગ નથી. મને રોગ નથી. ભક્તિ ઉપાસના માટે. ભક્તિ ઉપાસના માટે. ખબર નથી. પાણીમાં નથી ગઈ. ઓછા થયા છે. ચિંતા થાય છે. હું જ કરાવું ને માં શું કરાવે? મામા શક્તિ ખરી. જીવાઈ જાય છે. જીવાઈ જાય છે. સહજ જીવન જીવાઈ જાય છે. માનસિક ગુસ્સો રે. ગુસ્સો માનસિક રે. ભાવ ના આવે. પરમહંસ યોગાનંદ આપણે કરેલા કર્મો ની નિદ્રા થઈ રહી છે. અનુભવ માં કેવી રીતે ખબર પડે? એ જ નિદ્રા કહે છે. કે હું એ જ નિદ્રા કહું છું. છૂટાય એવી તો એમ થોડો અહીં મેરેજ થાય છે ને એમ થોડો થાય છે એની જાતે જ થાય છે તો આપણે ગઈકાલે કહેલું કે વિસ્તારથી હું કહીશ એટલે આજે ફરી પૂછે છે બ્રેક દબાય છે તો એક્સિડન્ટ નહીં થાય અને બ્રેક દબાવી નહીં હોય તો એક્સિડન્ટ જો તમે જ્ઞાન લીધું છે તો તમને આ કર્મ ત્યારે બીજ નહીં પડે ફરી બીજા કર્મ બધા છે નહીં અને જો જ્ઞાન લીધું ના હોય તો ફરી બધા બનતા એટલે નો કર્મ થયા કર્મ બંધાય ખરા અગર ના પણ બંધાય અપેક્ષા એ બધો જ્ઞાન જેમ છે એટલે તમને પેલા નો કર્મ બંધાય નહીં એટલે નિકાલ કરવાનું નિકાલ નિકાલ એની બધા હિસાબે કેટલી વાર થાય ગમતું બંધ કરી ગમતું બંધ કઈ રીતે કરવું સરખું થતું નથી કરી આવી ચિકન કરી આવી ભલે એવું રાખવું બહુ અસ્તિત્વ નહીં એમ કે છે એવું થતું નથી એમ કે છે થતું નથી એવું કરી આવું પડશે એટલે જ્ઞાન લીધું છે આપના ચરણ માં ભાવપૂર્વક પ્રણામ આપ મારી એક ફરિયાદ આખરી સુપ્રીમ પાવર હોય તેને પહોંચાડજો કે હે પરમાત્મા તમે તો સ્વીકાર નથી, ને માનવ જાત ના સુખ દુઃખ નિર્લેપતાથી જોઈ રહ્યા છો, પણ માનવ જાત નો આજે જિંદગી દુઃખી થઈ રહી છે, શ્રદ્ધા વિહોણી ધાર્મિક ક્રિયાઓ ને મંદિરો ને કથાઓમાં થતી ભીડ એ ધર્મ ને આવેલો સોજો છે, સોજો આવેલો છે, ભીડ એ સોજો છે, એવું કહે છે. ધર્મ આખરી આખરી સાફ થઈ રહ્યો છે, ધર્મ આખા હિસાબ લઈ રહ્યો છે, હજુ આખરી શ્વાસ તો લેવાના માટે 18,000 વર્ષની જરૂર છે. શું કહ્યું? તો બધી જીવ ત્યાં ને પછી આખરી શ્વાસ લે છે. ત્યારે તમારી ફરજ છે કે કોઈ કેવળ શબ્દ શક્તિ નહીં પરંતુ ચમત્કારી ક્રિયા શક્તિ વાળા સંતને મોકલો. શબ્દ અને શાસ્ત્રો ત્યારે જ મોટો સમુદાય માનશે કે જયારે જગત પ્રેમના વૈજ્ઞાનિકો ચમત્કારી શક્તિ વાળા પાસે કાન પકડશે. જ્યાં સુધીનો સાચો આંતરિક ધર્મ પાળનારા કલયુગ માનવ સમુદાયમાં વિભાય કરશે, આજની સાચી જરૂરિયાત છે ચમત્કારી શક્તિ. આ બતાવી દઈએ અમે ખબર ખબર સંદેશ બીજું શું કરીએ સંદેશ પહોંચાડો દાદા સંદેશ પહોંચાડો આ બતાવી દઈએ પછી બીજું કઈ કેવું છે પણ એ ભાઈ સંદેશ પહોંચાડી જવાબ મોકલે આ જવાબ આવું લાવી ના એટલે તમારા મારફતે કોઈ માનવ મોકલે એટલે અમે લખ્યું કોઈ સંત ને મોકલે જવાબ કોઈ માનવ ને મોકલે એ પણ આવશે એ પણ આવશે એ પણ આવશે કહીશું કે સંત ને મોકલો દરેક માણસ ને સમજણ સામાન્ય સમજણ દુનિયાની હેરાની હોય છે પણ જ્ઞાન અને અજ્ઞાન ની સમજણ કેવી રીતે કેવી ખાસ કરી જ્ઞાનની સમજણ કેવી રીતે કેવી અને ઉભાવી યોગ્યતા કેવા અંદર કઈ પ્રાપ્ત થતું નથી જ્ઞાની ગુણની પૂજા સાહેબ કરે તે માટે કેવા પ્રકારની યોગ્યતા કરવી જ્ઞાની પુરુષના જ્ઞાન ને આચાર નું મૂકી શકાય એટલું સામર્થ્ય કેવી રીતે પ્રાપ્ત થાય આના પ્રશ્નો છે. પાંચ પ્રશ્ન હું શુદ્ધાત્મા છું તેની પ્રસિદ્ધિ નિરંતર રહે તે માટે શું કહે પ્રસિદ્ધિ રહે તો પછી પ્રશ્નો પછી આનંદ આવે આપ કહો છો એ પ્રમાણે નિરંતર આનંદ અત્યારે જયારે પૂજા કરીએ કે ચરણ વિધિ નો પાઠ કરીએ ત્યાં સુધી બરાબર રહે પછી તો હું જીવાત્મા છું થઈ જાય છે. અત્યારે જયારે પૂજા કરે અથવા ચરણ વિધિ નો પાઠ કરે ત્યારે રહે ને પછી તો હું જીવાત્મા છું એવું થઈ જાય. નિરંતર નથી રહેતી નિરંતર નથી રહેતી આપણી ચરણ વિધિ નો પાઠ કરીએ ત્યાં સુધી રહે છે તો ચરણ વિધિ નો પાઠ કરે ત્યાં સુધી રહે છે પછી આ બધા વ્યવહાર માં સવાર થી સાંજ સુધી રસિકલાલ રસિકલાલ પછી આ બધા વ્યવહારમાં સવાર થી સાંજ સુધી રસિકલાલ રાતે આપણું સ્મરણ કરી શું જોઈએ ત્યારે બરાબર આનંદ રહે છે. રાત્રે આપનું સ્મરણ કરીએ શું જોઈએ ત્યારે બરાબર આનંદ રહે છે. ઉપાય કરવાની ઉપાય કરવાની જરૂર છે તમે બતાવી દઈશું ઉપાય ઉપાય ઉપાય બદલી જવાનું છે જ્ઞાન નો ઉપાય ના હોય. નોર્મલ સ્થિતિ એટલે શું? નોર્મલ એટલે શું? 97 ઇઝ ઝીરો નોર્મલ ફીવર. 97 ઇઝ ધ બિલો નોર્મલ ફીવર. 99 ઇઝ ધ અબોવ નોર્મલ ફીવર. 98 ઇઝ ધ નોર્મલ. માનસિક નોર્મલ નથી રહેતું. માનસિક નોર્મલ નથી રહેતું. નોર્મલ રાખવું ખાવા પીવામાં ઓછું ભાઈએ તો બપોર 5 વાગે પછી ભૂખ લાગે, પછી ઉપાધિ થાય. વધારે ખાઈએ તો સંભળમણ થાય. એવા પ્રશ્નો હોય તો થાય પણ ખરી. એવા પ્રશ્નો હોય તો થાય પણ ખરી. આજ્ઞા કોઈ પાડેલી તમે? આ 5 આજ્ઞાઓ આપી છે એ પાડી છે. હવે જ્ઞાન લીધું છે ને? આ 5 આજ્ઞાઓ આપી છે એ પાડે છે. આ જે આ રિયલ રિલેટિવ એક ચિંતા ના થાય, નિરંતર સમાધિ રહે, એટલે એવી સ્થિતિ પ્રાપ્ત નથી થઈ. હજુ એવી સ્થિતિ પ્રાપ્ત નથી થઈ. ગયા વખતે જ્ઞાન લીધું એટલે બહુ સમય થયો નથી એટલે એવી સ્થિતિ પ્રાપ્ત નથી. સમજીને ઉકેલ આવે. તમે પણ સમજ ક્યારે આવી ગયો ને? કોઈ ચિંતા નહીં, કોઈ ચિંતા નહીં, ઉપાધિ નહીં, કશું જ નહીં. બસ ચિંતા ના થાય એવું જીવન. ધનિક ભાગ ના જ્ઞાનીઓ ને ચિંતા હોય, ફૂલ લેતા. ધનિક ભાગ ના જ્ઞાનીઓ ને અંદર આનંદ હોય, બહાર ચિંતા હોય. તમારે બહાર ચિંતા નહીં. કેટલી હજાર દિવસ અગિયાર નું આશ્ચર્ય તમે બહાર ચિંતા નહીં થઈ ને ચિંતા નહીં. અક્રમ વિજ્ઞાન છે જ્યાં ચિંતા નો ફાંટો નથી. ઉપાધિ નો ધરો આદિ વ્યાધિ ની ઉપાધિ ને સમાધિ રહી. હજારો માં જય સુંદર રાજકારો દાદા નિરંતર યાદ રહ્યા કરે. સતત નહીં આપણે ખચેડવા છે ને. જો 11 નું આશ્ચર્ય કેવું સુંદર. તમે તો આશ્ચર્ય નો લાભ લઈ લીધો ખરે નહીં. બેસવાની આવી કરવાની નિકાલ અને એક ચિંતા થાય કે જવાબદાર હોય. મહેનત કરી પડી કરી તો ચાલુ છે. આપડા આ બી જે હારા હોય કે નબળા હોય, પણ જો તમે ખબર ગુફાત ના છો અને તમે ગુરજ જાણી નથી, ખરેખર જામે બી છો તો તમને અડે નહી, ખરાબ હોય. અને જો તમે જોઈએ જાણી છો તો બધા તમને ફરક. મદદ કરામત છે, બે કલાક માં બહુ ચિંતા બંધ થઈ ગઈ છે, ટાઈમ ની ગયું જે ચિંતા લાખો હતા એના જાય. કવિક માં બહુ જ્ઞાનીય શું કે અંદર અંદર આનંદ છે, જ્ઞાની પુરુષ હતા એમને શું કહ્યું કે હું તો રોજ અનંત નો ભાજન શું કરવા, એ ભગવાન હું તો અનંત દોષ નો ભાજન શું કરું. પછી આગળ ના વાક્યમાં કહ્યું કે દીઠા નહીં નિર્દોષ તો કોણ કરે.